શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 33મો શ્રીહરિ કહે છે, હે માં, હવે હું તમને ભક્તિના અંગભૂત ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યના લક્ષણો જેમ છે તેમ વિસ્તારથી જુદા જુદા વિવેચન કરીને કહું છું, તેને તમારા હૃદયમાં ધારણ કરો। તે ત્રણ અંગને મધ્યે ધર્મનું પ્રથમ વિવેચન કરું છું। બ્રહ્માદિ ઈશ્વરોએ સહિત ત્રિલોકીનું ધારણ કરે તેનું નામ ધર્મ છે। આ ધર્મ કર્મથી પરતંત્ર સર્વે જીવાત્માઓને અને ભગવાનની ઉપાસનાથી જેને ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે એવા બ્રહ્માદિ ઈશ્વરોને પણ મોક્ષ ન થાય ત્યાં સુધી ધારી રાખવા યોગ્ય છે। જાતિ અને કુળથી ભલે હીન હોય છતાં જો પુરુષ ધર્મિષ્ઠ હોય તો તેની બ્રહ્માદિ દેવતાઓ પણ ખૂબ પ્રશંસા કરે છે અને આદર આપે છે। અને બ્રહ્માદિ ઈશ્વરો જેવો મોટો હોય છતાં પણ જો ધર્મમાંથી ભ્રષ્ટ થાય તો તેની તુચ્છ માણસો પણ નિંદા કરે છે। તેથી સર્વેને ધર્મના માર્ગે ચાલવું તે જ ખરેખર સુખકારી છે। હે માં, શ્રુતિ અને સ્મૃતિએ પ્રતિપાદન કરેલા સદાચારથી પ્રમાણિત કરાયેલો આ ધર્મ મનુષ્યના ચાર વર્ણ અને ચાર આશ્રમના ભેદથી અધિકારને અનુસારે જુદો જુદો વર્ણવાયેલો છે। તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણ છે અને બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આ ચાર આશ્રમના વિભાગ કહ્યા છે। હે મંગલરૂપામાં, મનુષ્યના સાધારણ અને વિશેષ એમ બે પ્રકારના વર્ણધર્મ અલગથી કહ્યા છે અને આશ્રમ ધર્મ પણ અલગથી કહ્યા છે। આમ બંને પ્રકારના ધર્મો હું તમને સંક્ષેપથી સંભળાવું છું। હિંસા ન કરવી, સત્ય બોલવું, ચોરી ન કરવી, કામ, ક્રોધ અને લોભને જીતવા, મદ્ય અને માંસનો ત્યાગ રાખવો, પરસ્ત્રીનો ત્યાગ રાખવો, કોઈ પણ જાતનું નાનું મોટું વ્યસન ન કરવું, પોતાની જાતિ થકી ભ્રષ્ટ કરે એવું કોઈ પણ પાપકર્મ, રોટી બેટી આદિના વ્યવહારમાં ન આચરવું, પૂર્વોક્ત સંતોની યથાયોગ્ય અનુવૃત્તિ સાચવવાપૂર્વક સેવા કરવી, ભગવાનની નવધા ભક્તિ કરવી, આ 13 મુખ્ય છે। અને બીજા અનેક ચારે વર્ણના સાધારણ ધર્મો શાસ્ત્રમાં કહેલા છે। આંતર ઇન્દ્રિયોનું શમન કરવું અને બાહ્ય ઇન્દ્રિયોનું દમન કરવું, તપ કરવું, જ્ઞાન સાધવું, દુઃખીઓ પર દયા રાખવી, સ્વધર્મ પાલનમાં શ્રદ્ધા રાખવી, ઉપદ્રવીને ક્ષમા આપવી વગેરે બ્રાહ્મણોના સ્વાભાવિક વિશેષપણે પાલન કરવાના ધર્મો કહ્યા છે। શૂરવીરતા, ધીરજ, બળ, ઉદારતા, સાધુ, ગાય અને બ્રાહ્મણનું દુષ્ટો થકી રક્ષણ કરવું વગેરે ક્ષત્રિયોના વિશેષ ધર્મ કહ્યા છે। ખેતી, વેપાર, ગોરક્ષા અને વ્યાજવટો આદિ વૈશ્યોના વિશેષ ધર્મો કહ્યા છે। અને હે નિષ્પાપમાં, ત્રણેય વર્ણના મનુષ્યોની સેવા કરવી તે શૂદ્રનો વિશેષ ધર્મ કહ્યો છે। ચારે વર્ણથી ઇતર જાતિના સર્વે જનસમુદાય માટે જેમાં હિંસા ન હોય, ચોરી ન હોય અને વ્યભિચાર કર્મ ન હોય તેવી પોતાને કુળને ઉચિત કોઈ પણ પ્રવૃત્તિ કરવી તે તેઓનો વિશેષ ધર્મ કહેલો છે। હે માં, યજ્ઞયાગ, સ્વાધ્યાય આદિ કરવા અને દાન સ્વીકારવું એ બ્રાહ્મણની આજીવિકાનું સાધન છે। આયુધ ધારણ કરી પ્રજાનું પાલન રક્ષણ કરવું તે ક્ષત્રિયોની આજીવિકાનું સાધન છે। વેપાર, ખેતી આદિ વૈશ્યોની આજીવિકાનું સાધન છે। અને ત્રણેય વર્ણને ત્યાં સેવા કરવી એ શૂદ્રની આજીવિકાનું સાધન છે। તેમાં પણ આપતકાળ પડે ને પોતાની નિશ્ચિત આજીવિકા વૃત્તિથી જીવન ચલાવવું મુશ્કેલ પડે ત્યારે બ્રાહ્મણ અને ક્ષત્રિયોએ ખેતી, વેપાર આદિ વૈશ્યની વૃત્તિ સ્વીકારી લેવી અને વૈશ્યોને પોતાની આજીવિકામાં આપત્તિ ઊભી થાય ત્યારે શૂદ્રોની સેવા કરવારૂપ આજીવિકા સ્વીકારી લેવી અને શૂદ્રોએ આપતકાળમાં શંકર નીતિની આજીવિકાથી જીવન ચલાવી લેવું, પરંતુ આપતકાળ વ્યતીત થઈ જાય ત્યારે પોતાની મૂળ આજીવિકાની વૃત્તિ ઉપર આવી જવું. હે માં, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ વર્ણના પુરુષોને યજ્ઞોપવિત આદિ સંસ્કારોથી દ્વિજત્વ પ્રાપ્ત થાય છે. આવા દ્વિજ પુરુષોએ પહેલા બ્રહ્મચર્ય આશ્રમમાં રહીને વેદાદિ અધ્યયન માટે ગુરુનો આશ્રય કરવો. ગુરુના આશ્રમમાં રહેતા તે બ્રહ્મચારીએ કપાસના તંતુમાંથી બનાવેલા કૌપીન તથા ઉપર ધારવાના આવશ્યક વસ્ત્રો રાખવા, મૃગચર્મ રાખવું, કામળો રાખવો, દંડ અને કમંડલું પણ રાખવા, ગૌમુખીએ સહિત તુલસીના કાષ્ઠની જપમાળા પણ રાખવી, દર્ભ અને દર્ભમાંથી નિર્મિત આસન આદિ રાખવા, આંખમાં ક્યારે આંજણ ન આંજવું, તેલથી શરીરનું મર્દન ન કરવું, શરીરે ચંદનનો લેપ ન કરવો, ફૂલની માળા ધારણ ન કરવી અને સુવર્ણના આભૂષણો પણ બ્રહ્મચારીએ ધારણ ન કરવા. હે માં, બ્રહ્મચારીએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મહાપુરુષોનો સંગ તે જ મુક્તિનું દ્વાર છે અને સ્ત્રીલંપટ પુરુષોનો સંગ તે સંસ્કૃતિનું દ્વાર છે. માટે સંતોનો સંગ કરવો, પણ અસંતનો સંગ ક્યારેય પણ ન કરવો અને અષ્ટપ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો. તેમાં પણ જાણી જોઈને સ્ત્રીના અંગનો સ્પર્શ ન થાય તે ખાસ જોવું અને બ્રહ્મચારીએ ગુરુપત્નીને પણ દૂરથી નમસ્કાર કરવા. તેવી જ રીતે બ્રહ્મચારીએ મૈથુન ક્રિયામાં આસક્ત એવા પ્રાણી માત્રને બુદ્ધિપૂર્વક ક્યારેય પણ જોવા નહીં, તથા લક્ષ્મી આદિ દેવીઓની પ્રતિમા સિવાય અન્ય સ્ત્રીઓની ચિત્ર અથવા પાષાણની પ્રતિમાનો ક્યારેય પણ બુદ્ધિપૂર્વક સ્પર્શ કરવો નહીં, તેમજ ભક્તિભાવપૂર્વક ગુરુની સેવા કરવી, પ્રતિદિન ત્રિકાળ સંધ્યા પણ બ્રહ્મચારીએ કરવી, તથા શક્તિ પ્રમાણે સવાર સાંજ ગાયત્રી મંત્ર અને ભગવાનના નામ મંત્રનો જાપ પણ કરવો, સવાર સાંજ મૌન પાળવું અને અગ્નિમાં હોમ કરવો, ભિક્ષાટન કરવું, વેદાધ્યયન પરાયણ જીવન જીવવું, ઇન્દ્રિયોને જીતીને વર્તવું. આ રીતે હે માં, બ્રહ્મચારીએ વર્તીને ગુરુકુળમાં નિત્ય નિવાસ કરવો. આ પ્રમાણે દેશકાળને અનુસારે પોતાની બુદ્ધિની ક્ષમતા મુજબ છ અંગ અને તેના અર્થોએ સહિત વેદાધ્યયન કરીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા માટેનો સમાવર્તન સંસ્કાર કરવો. હે માં, જે બ્રહ્મચારીને વૈરાગ્ય ન હોય તેણે પોતાની શક્તિ પ્રમાણે ગુરુને દક્ષિણા આપી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો, પણ જેને તીવ્ર વૈરાગ્ય હોય તેવા બ્રહ્મચારીએ તો સીધા વાનપ્રસ્થ કે સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરીને નૈષ્ઠિક બ્રહ્મચારી થવું. હે માં, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની ઈચ્છાવાળા પુરુષે શુદ્ધ કુળમાં જન્મેલી, સમાન જ્ઞાતિવાળી તથા પોતાનાથી ઉંમરમાં નાની નિર્દોષ કન્યા સાથે વિવાહ કરવો, ન્યાય તથા નીતિથી ધન કમાવવું, પ્રતિદિન સ્નાન કરવું, ત્રિકાળ સંધ્યા કરવી, સવાર સાંજ હોમ કરવો, પિતૃઓનું તર્પણ કરવું, વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું, તેમજ શક્તિ પ્રમાણે સ્વાધ્યાય તથા વૈશ્વદેવ કર્મ કરવું. હે માં, ગૃહસ્થ પુરુષે આપતકાળમાં મધ્યાહ્ન સમયે કરવાની સંધ્યા સવારે પ્રાતઃકાળે જ કરી લેવી, તથા પ્રાતઃકાળે કરવાની સંધ્યા મધ્યાહ્ને કરવી, તેમાં પહેલી પ્રાતઃ સંધ્યા કરવી, પછી મધ્યાહ્ન સંધ્યા કરવી. તેવી જ રીતે આપતકાળમાં સાયંકાળે કરવાની સંધ્યા રાત્રિને વિશે કરવી. આવી રીતે હે માં, સંધ્યાવંદન, ગાયત્રી જપ અને વિષ્ણુનું પૂજન કર્યા વગરનો વિપ્ર ચાર વેદનો જ્ઞાતા હોવા છતાં પણ શુદ્ર જ કહેલો છે તેમાં કોઈ સંશય નથી. હે માં, સ્નાન કર્યા પછી ધોયા વગરના સૂત્રના વસ્ત્રનો સ્પર્શ ન કરવો અને સ્નાન ન કર્યું હોય તેવા અપવિત્ર પુરુષે જેનો સ્પર્શ કર્યો હોય તેવા ધોવાયેલા વસ્ત્રનો પણ સ્નાન કર્યા પછી સ્પર્શ ન કરવો. હે માં, ત્રણેય વર્ણના દ્વિજાતિ પુરુષે ધન ધાન્ય આદિકનો પૂર્ણ વૈભવ હોય ત્યારે વિવાહ સમયે તથા પોતાની મિલકતના ભાઈ ભાગ કરતા સમયે અગ્નિનું આધાન અવશ્ય કરવું, અર્થાત અગ્નિની સાક્ષી જરૂરથી રાખવી. હે માં, ગૃહસ્થ પુરુષે સમયે સમયે માતા પિતા આદિ પુષ્ય વર્ગનું અન્ન વસ્ત્રાદિકે કરીને પોષણ કરવું, પણ તેમને પીડવા નહીં. તેવી જ રીતે આંગણે આવેલા અતિથિઓની અન્ન જળ અને વસ્ત્રાદિકથી નિરંતર સંભાવના કરવી, નિત્ય સંતોનો સમાગમ કરવો અને ભગવાનની નવ પ્રકારની ભક્તિ પણ કરવી, અને કુસંગનો કે કુસંગીનો સંગ ક્યારેય ન કરવો, તથા મૂઢ માણસની જેમ ઘરમાં આસક્ત થઈને પડ્યા ન રહેવું. હે માં, ગૃહસ્થ પુરુષે બીજા બધા જીવો કરતાં ભગવાનના એકાંતિક ભક્તોનો મહિમા અધિકપણે જાણવો, બીજા કરતાં અધિક માન આપવું, અધિક રક્ષણ કરવું, તેમજ બીજા કરતાં અધિક તેને આદર આપી પૂજવા. કારણ કે ભગવાન સિવાય સર્વ સૃષ્ટિ માત્રમાં એકાંતિક ભક્ત સમાન અન્ય કોઈ શ્રેષ્ઠ નથી. હે માં, આ લોકની સ્થાવર સૃષ્ટિમાં પાષાણ આદિના જીવો કરતાં તૃણાદિ જીવો શ્રેષ્ઠ છે. તેના કરતાં ડાંગર વગેરે ધાન્ય અને ઔષધિઓ શ્રેષ્ઠ છે. તેના કરતાં લતાઓ શ્રેષ્ઠ છે. તેનાથી આંબા આદિકના વૃક્ષો શ્રેષ્ઠ છે. તે સર્વ કરતાં પીપળો અધિક શ્રેષ્ઠ છે. આ પ્રમાણે સ્થાવર સૃષ્ટિમાં ન્યૂનાધિકપણે વિશેષતા રહેલી છે. તેવી જ રીતે જંગમ સૃષ્ટિમાં ન્યૂનાધિકપણે વિશેષતા રહેલી છે. હે માં, આ જગતની જંગમ સૃષ્ટિમાં પૃથ્વી પર ચાલતી કીડી કરતાં આકાશમાં ઉડતા પતંગિયા શ્રેષ્ઠ છે. તેના કરતાં સુગંધપ્રેમી ભમરા શ્રેષ્ઠ છે. તેના કરતાં ચકલા આદિક પક્ષીઓ શ્રેષ્ઠ છે. તેના કરતાં શાકાહારી સસલા આદિક પ્રાણીઓ શ્રેષ્ઠ છે. અને તેના કરતાં ગાયો આદિ શ્રેષ્ઠ છે. તેનાથી મનુષ્ય શ્રેષ્ઠ છે. તેમાં પણ શુદ્ધ ચાર વર્ણના મનુષ્યો શ્રેષ્ઠ છે. તે ચારમાંથી પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. તેના કરતાં પણ ધર્મનું આચરણ કરનાર કોઈ પણ જાતિનો પુરુષ શ્રેષ્ઠ છે. તેવા ધાર્મિક પુરુષોમાં પણ આત્મજ્ઞાની પુરુષ વધુ શ્રેષ્ઠ છે, અને જ્ઞાનીઓમાં પણ જે ભગવાનનો એકાંતિક ભક્ત છે તે સર્વ કરતાં શ્રેષ્ઠ છે. હે માં, આવા ભગવાનના એકાંતિક ભક્તો થકી બીજા કોઈ શ્રેષ્ઠ છે નહીં. કારણ કે સ્વયં શ્રીહરિ ભગવાન તેના અંતરમાં સદાય વિરાજમાન હોય છે. આ પ્રમાણે તારતમ્યતા સમજીને ભગવાનના ભક્તોને સર્વ કરતાં અધિકપણે માનવા અને પૂજવા. જે લોકો આ પ્રમાણે તારતમ્ય ભાવ નહીં સમજીને સંત અને અસંતમાં સમભાવ રાખે છે તે મહામૂર્ખ છે, અને તે મોટા દોષના ભાગીદાર છે. તે કારણથી દરેકે સત અને અસતનો વિવેક જરૂરથી શીખવો. હે માં, વૈષ્ણવ એવા ગૃહસ્થ ભક્તે ચંદન, પુષ્પમાળા, અલંકારો, વસ્ત્રો તેમજ અનાજ આદિ વગેરે ભોગ્ય પદાર્થો પ્રથમ ભગવાનને નિવેદન કરી પછીથી જ પોતાના ઉપયોગમાં લેવા. દેવતાઓ અને પિતૃઓનું પૂજન પણ તેમાં અખંડ ભગવાન રહેલા છે એવી બુદ્ધિથી ભગવાનના જ પ્રસાદીના ચંદનાદિક ઉપચારોથી જ કરવું. શાસ્ત્રોક્ત વિધિથી શ્રાદ્ધના સમયે પિતૃશ્રાદ્ધ કે માતૃશ્રાદ્ધ પણ કરવું. હે સતીમાં, ખેતી કર્યા વિના પાકેલા મુનિ અન્નથી અથવા ખેતીથી પાકેલા પવિત્ર ડાંગર આદિ ધાન્યથી પણ શ્રાદ્ધ કર્મ કરવું. આ શ્રાદ્ધ કર્મમાં આપતકાળ આવી પડે છતાં ક્યારેય માંસનું નિવેદન ન કરવું. કારણ કે પિતૃઓ હંમેશા અહિંસા ધર્મપરાયણ જ ભગવાનના ભક્તો હોય છે. હે માં, જે દેવતા કે દેવીની આગળ મદ્યમાંસનું નૈવેદ્ય થતું હોય કે જીવહિંસા થતી હોય તેવા દેવી કે દેવને ક્યારેય માનવા પૂજવા નહીં. તેવી જ રીતે હે માં, પોતાના અધિકારને અનુસારે દેશકાળને ધ્યાનમાં લઈ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગૃહસ્થોએ તીર્થાટન કરવું તથા એકાદશી આદિ વ્રતોનું અનુષ્ઠાન પણ કરવું. પવિત્ર દેશમાં, પવિત્ર કાળમાં અને પવિત્ર સત્પાત્રમાં જે કાંઈ વિશેષ રીતે પુણ્યકર્મ કરેલું હોય તે અવિનાશી ફળને આપનારું થાય છે. હે માં, ધનાઢ્ય ગૃહસ્થ ભક્તોએ તો નવ્ય, ભવ્ય, સુદૃઢ, રમણીય ભગવાનના મંદિરનું નિર્માણ કરાવવું तदुपरांत धन क्षेत्र आदि थी आजीविकानी व्यवस्था करावी, भगवत पूजनना प्रवाह ने अखंड चालू रखाववो, वळी धनाढ्य गृहस्थे छूटे हाथे दक्षिणाओ आपवानी साथे हिंसारहित विष्णुयाग यज्ञों करवा तथा भगवाननी के भक्तोनी सेवाने अर्थे वाव कुआ तळाव वगैरे जलसंग्रहना निर्माण पण करावा, तेमज घणा घी अने साकर मिश्रित मिष्ट भोजन वडे भगवानना भक्त साधु अने ब्राह्मणोंने तृप्त करवा, पण तेमनी अवगणना क्यारेय न करवी, सत्पुरुषो आगळ हमेशा निष्कपटपणे वर्तवू, अति लोभ न करवो, अति कामी न थवू अने अति क्रोध पण न करवो, तेवी ज रीते मत्सर न राखवो, क्यांय पण अति मानी न थवू, तेमज समस्त देहधारीओ उपर दयावाळा थवू, वळी हेमा गृहस्थ पुरुषोए पोताना समीप संबंध विनानी विधवा स्त्रीओनो आपत्काळ पड्या विना जाणी जोईने क्यारे स्पर्श करवो नहीं, तेमज गृहस्थ पुरुषोए पोतानी माँ बेन अने दीकरीनी साथे पण आपत्काळ पड्या विना एकांत स्थल में क्यारे न रहेवू, तेवी ज रीते तीर्थादिक स्थानकने विषे मोक्षने माटे पण पोतानी के पारकानी हत्या न करवी अने नित्य धर्मपरायण ज जीवन जीववू। हे माँ, सधवा नारीए पतिव्रताना धर्म प्रमाणे स्थिर रही चंचलतानो त्याग करवो अने पोताना पतिनु निरंतर देवनी माफक सेवन करवो, तथा विधवा नारीए भगवान श्री लक्ष्मीपतिनी पतिबुद्धि थी सेवा करवी, तेमज चांद्रायण आदिकना व्रत उपवास थी पोताना शरीर ने कृश करी राखवू, अने वळी जेम त्यागी पुरुषों स्त्रीमात्र ने दृष्टि मांडी जोता नथी अने स्पर्श करता नथी, तेम विधवा स्त्रीओए पण पोताना समीप संबंध सिवायना समग्र पुरुष मात्र ने जोवा नहीं अने तेनो स्पर्श पण करवो नहीं, तेवी ज रीते विधवा स्त्रीए एकांत स्थल में पोताना पिता के पुत्रनी साथे पण आपत्काळ पड्या विना क्यारे रहेवो नहीं। हे माँ, गृहस्थ पुरुषोए आयुष्यना त्रीजा भाग में 51मा वर्षना प्रारंभे वानप्रस्थ आश्रमनो स्वीकार करवो, जो पोतानी स्त्री सुशील स्वभावनी होय तो साथे लेवी, नहीं तो पोताना पुत्रोंने सौंपी एकला ज वनमा प्रवेश करवो, वनमा ते वानप्रस्थीए उनाळानी ऋतुमा पण पंचाग्निनो सेवन करवो, शियाळामा नियतपूर्वक जळमा बेसवू, वर्षा ऋतुमा वरसादनी धाराओ सहन करवी तथा सदाय भगवानी भक्तिपरायण जीवन जीववू, तेवी ज रीते वनमा पाकेला खड़धान्य के फल थी अथवा कंदमूल थी अग्निहोत्र कर्मनु अनुष्ठान करवू, ते अग्नि राखवा माटे कुटीरनी रचना करवी, पण पोते कुटीर थी बहार निवास करवो, खेती कर्या विना पाकेला अने स्वयं जंगलमांथी शोधी लावेला खड़धान्य आदिक थी पोताना जीवननो निर्वाह करवो, पोतानी शक्ति अनुसार वनमा निवास करी पछीथी चौथा संन्यास आश्रमनो स्वीकार करवो। हे माँ, ये संन्यास आश्रम में प्रवेश करेला पुरुषे एक कंथा ने बे कौपीन तथा आच्छादन वस्त्रों राखवा, वांसमांथी बनावेलो दंड राखवो अने कमंडलू धारण करवो, वळी नारायण परायण ए संन्यासीए ओम नमो नारायणाय ए अष्टाक्षर मंत्रनो निरंतर जप कर्या करवो, ज्ञान विज्ञान संपन्न थई संन्यासीए श्रीहरिनी नवधा भक्ति करवी, आपत्काळ पड्या विना के वर्षा ऋतु विना एक जग्याए क्यारे वास करवो नहीं, हमेशा पवित्र ब्राह्मणना घरनी अल्पमात्रामा एकज वखत भिक्षा ग्रहण करवी, एकादशी आदिक भगवानना व्रतोनु विधिपूर्वक पालन करवू तथा ब्रह्मचर्य व्रतनु पालन करवू, मन अने इंद्रियोने जीतीने वर्तवू। हे माँ, वानप्रस्थ अने संन्यास आ बे आश्रमनो कलियुगमां निषेध छे, तेथी घरमांथी विरक्त थयेला ब्रह्मचारीए अथवा त्रणे वर्णना गृहस्थोए पण भगवती महादीक्षानो स्वीकार करी आत्मनिवेदी भक्त थवू अने पोताना ज आश्रममां रही अष्ट प्रकारे ब्रह्मचर्य व्रतनो पालन करी हरि भजन परायण जीवन व्यतीत करवो अथवा घरनो त्याग करीने साधुओना मंडळमा जईने महादीक्षा लईने साधुगुणे संपन्न थई ऋषभदेवना पुत्र जड़भरतनी जेम निर्माणीपणे वर्ती भगवाननो अखंड भजन स्मरण करवो। हे मां, पोतानो हित इच्छता साधु पुरुषे देवतानी प्रतिमा विनानी अन्य स्त्रीनी चित्र के काष्ठनी प्रतिमाने पण बुद्धिपूर्वक जोवी नहीं अने तेनो स्पर्श पण करवो नहीं, तेमज सुवर्ण के रुपिया आदिक द्रव्यनो पण त्याग करवो। हे मां, स्त्री अने स्त्रीमा आसक्त पुरुषनो संग एक भगवान सिवाय मुक्त पुरुषोने पण सर्व प्रकारे बंधन करनारो छे, माटे तेना संगनो साधु पुरुषे सदंतर त्याग राखवो। स्त्रीनो प्रसंग थया पछी गम्मे तेवो सिद्ध साधु होय तो पण तेना ज्ञान भक्ति योग तप त्याग अने शतशास्त्रनो मनन चिंतन वगैरे अनंत गुणों निष्फळ थई जाय छे। तेथी मुमुक्षुए काळा सर्पनी जेम स्त्री थकी हमेशा भय पामता रहेवू जोईए। अरे, कोई साधुए समाधि स्थिति ने प्राप्त करी होय तो पण ते पुरुषे स्त्रीनो प्रसंग तो दूरथी ज छोड़ी देवो। वळी हे मां, काम क्रोध लोभ मान भगवानना भक्तो सिवाय अन्यत्र स्नेह अने रसास्वादमां आसक्ति आ छ नरकना द्वार छे, तेथी तेनो दूरथी ज त्याग करवो। वळी ए त्यागी पुरुषे इंद्रियो जीती होय छता पण अष्ट प्रकारना ब्रह्मचर्यनो पालन करता थका निरंतर श्रीहरिनी नव प्रकारनी भक्ति प्रीति पूर्वक करवी। हे मां, भगवानना एकांतिक भक्त आवा साधु पुरुषो भगवाननी सेवा सिवाय चार प्रकारनी मुक्ति के कैवल्य मुक्ति ने पण इच्छता नथी तो पछी तुच्छ एवा स्वर्गना सुखनी तो अपेक्षा ज केम राखे। भगवाननी सेवा सिवाय इतर वासनानो नाश करवामां तत्पर रहनारा आवा साधु पुरुषे पोताना हृदयमां काम क्रोधादि अंतःशत्रुओने प्रवेशवानो अवकाश प्राप्त न थाय ए रीते सावधानपणे वर्तवु। वळी हे मां, आवा साधु पुरुषे अशुभ एवा देश काळ क्रिया शास्त्र संग दीक्षा मंत्र अने ध्याननो त्याग करवो अने शुभ देशकाळादिकनु हमेशा सेवन करवु, तेमज पूर्वोक्त साधु लक्षणे संपन्न पुरुषोए आचरेला मार्गे चालवु। तेम छता हे मां, मैं बतावेला आ नियमोमांथी जे जे नियमनो भंग थाय तेनो वर्णाश्रमी दरेक पुरुषोए यथाशास्त्र प्रायश्चित करवो। हे जननी, आ प्रमाणे मैं चारे वर्ण अने चारे आश्रमना शास्त्रविहित धर्मोनो तमारी आगळ पृथक पृथक स्पष्ट रीते निरूपण कर्यु। हवे तमने ज्ञाननु लक्षण कहूँ छू। आ प्रमाणे श्री नारायण भगवानना चरित्ररूप श्रीमद सत्संगी जीवन नामे धर्मशास्त्रमा प्रथम प्रकरणमा हरिगीताना बीजा अध्यायमा वर्णाश्रम धर्मनु निरूपण कर्यु, ए नामे 33मो अध्याय पूर्ण थयो।